શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ત્રીજો અધ્યાય 58મો અને ભાગ ત્રીજાનો અધ્યાય પહેલો પણ અનુક્રમણિકા પ્રમાણે 58મો શૈવ દર્શન અનુસાર પતિ પશુ અને પાસ વગેરેનું વર્ણન તથા દીક્ષાની મહત્તા. હવે આપણે અહીં શૈવ દર્શન શું છે એની અંદર પતિ અથવા પશુપતિ પશુ પાસ વગેરેનું નિરૂપણ પહેલાં જોઈએ, પછી આગળના અધ્યાય વિશે વાંચીએ. તો શૈવ દર્શન કહેતા શૈવ મહાતંત્રના સેવાગમ એટલે કે શૈવ દર્શન તથા પાશુપત દર્શન વગેરે અનેક નામ છે. એટલે કે શૈવ મહાતંત્રના સેવાગમ, શૈવ દર્શન તથા પાશુપત દર્શન વગેરે અનેક નામ છે. આ અધ્યાયમાં એના રહસ્યમય તત્વનું વિશદ વિવેચન કરવામાં આવ્યું છે. અહીં તેમની ભૂમિકા રૂપે થોડી ખાસ ખાસ વાતો પ્રસ્તુત કરવામાં આવી છે, જેનાથી પાશુપત સિદ્ધાંત અને આ અધ્યાયમાં વર્ણવાયેલ વિષયને હૃદયગમ કરવામાં સુવિધા થશે. શૈવ આગમ પ્રમાણે ત્રણ પદાર્થ પશુ, પાસ અને પશુપતિ અને ચાર પાદ યા સાધન એટલે કે વિદ્યા, ક્રિયા, યોગ અને ચર્યા છે. જેમ કે તંત્ર તત્વજ્ઞનું કથન છે ત્રિપદાર્થ ચતુષ્પાદમ મહાતંત્રમ. ગુરુ પાસેથી નિયમપૂર્વક મંત્રનો ઉપદેશ લેવો એ દીક્ષા કહેવાય છે. આ દીક્ષા મંત્ર મંત્રેશ્વર અને વિદ્યેશ્વર વગેરે પશુઓના જ્ઞાન વિના થઈ શકતી નથી. આ જ જ્ઞાનથી પશુ, પાસ અને પશુપતિનો યથાર્થ નિર્ણય થાય છે. તેથી પરમ પુરુષાર્થ માટે અનિવાર્ય એવી દીક્ષામાં ઉપકારક ઉક્ત જ્ઞાનનું પ્રતિપાદન કરનારા પ્રથમ પાદ એટલે ચરણનું નામ વિદ્યા છે. ભિન્ન ભિન્ન અધિકારીઓના મત અનુસાર ભિન્ન ભિન્ન પ્રકારની દીક્ષા હોય છે. તેથી અનેક પ્રકારની સાંગોપાંગ દીક્ષાઓના વિધિવિધાનનો પરિચય કરાવનારા દ્વિતીય પાદને ક્રિયાપાદ કહ્યો છે. પરંતુ યમ, નિયમ, આસન અને અષ્ટાંગ યોગ વિના અભિષ્ટની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી ક્રિયાપાદ પછી યોગ નામક ત્રીજા પાદની આવશ્યકતા સમજીને તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. યોગ ત્યારે સિદ્ધ થાય છે જ્યારે શાસ્ત્રોક્ત કર્મોનું અનુષ્ઠાન તથા નિષિદ્ધ કર્મોનો સર્વથા ત્યાગ કરવામાં આવ્યો હોય. તેથી આ બધા કર્મોનો પ્રતિપાદક ચર્યા નામક ચતુર્થ પાદનું વર્ણન છે. હવે કે પતિ અથવા પશુપતિ કેને કહેવાય? પતિ અથવા પશુપતિ કરવા ન કરવા અને અન્યથા કરવામાં સમર્થ નિત્ય નિર્ગુણ સર્વશક્તિમાન સર્વવ્યાપી સર્વતા સ્વતંત્ર પરમ સર્વજ્ઞ પરમ ઐશ્વર્ય સ્વરૂપ નિત્ય મુક્ત નિત્ય નિર્મળ નિરતિશય જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિથી સંપન્ન તથા બધા પર અનુગ્રહ કરનારા ભગવાન મહેશ્વર પરમ શિવજી પતિ યા પશુપતિ છે. મહેશ્વરના પાંચ કૃત્ય છે સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ તથા અનુગ્રહ. જોકે વિધ્વેશ્વર વગેરે જીવ પણ શિવભાવને પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ એ બધા સ્વતંત્ર હોતા નથી, બલકે પરમેશ્વરને આધીન રહે છે. ઉપાસના માટે જ્યાં પરમેશ્વર શિવના સાકાર સ્વરૂપનું વર્ણન છે ત્યાં પણ તેમનું શરીર પ્રાકૃત નથી. તે નિર્મળ તથા કર્માદિ બંધનોથી નિત્ય મુક્ત હોવાના કારણે શાક્ત એટલે શક્તિ સ્વરૂપ અને ચિન્મય છે. ઉપનિષદોમાં મહેશ્વરના મંત્રમય સ્વરૂપનું વર્ણન છે. શૈવ દર્શનમાં આ વાત સ્પષ્ટ શબ્દોમાં કહી છે. મલાદ્ય સંભવાચ્છ છાક્તમ વ્યુર્ને તાર્દશમ પ્રભોહો તદ્વપુહ પંચભૈર્મંત્રેહી વગેરે. હવે પશુ, જીવાત્મા યા ક્ષેત્રજ્ઞનું નામ જ પશુ છે. પશુ તેને કહે છે જે પાશો દ્વારા બંધાયેલ હોય. પાસ નાચ્ચ પાસ વહ, જીવ પણ પાસ બંધ છે તેથી તેને પશુ કહે છે. તે વાસ્તવમાં અણુ નહીં, વ્યાપક છે, નિત્ય છે. આત્માનો વિભુ નિત્યતા આ શૈવતંત્રની સ્પષ્ટ ઘોષણા છે. પરંતુ પશુ એટલે કે જીવ દશામાં એ પરિચ્છિન્ન અને સીમિતિ શક્તિવાળો છે, તેમ છતાં તે સાંખ્યના પુરુષની જેમ અકર્તા પણ નથી. કેમ કે પાસોથી મુક્ત થઈને શિવતત્વને પ્રાપ્ત થઈ ગયા પછી આ પણ નિરતિશય જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિથી સંપન્ન થઈ જાય છે. પશુજીવ ત્રણ પ્રકારનો છે, વિજ્ઞાનાકલ પ્રલયાકલ તથા સકલ. પ્રથમ જે પરમાત્માના સ્વરૂપને જાણીને જપ, ધ્યાન તથા સંન્યાસ દ્વારા અથવા ભોગ દ્વારા કર્મોનો ક્ષય કરી નાખે છે અને કર્મોનો ક્ષય થઈ જવાના કારણે જેને શરીર અને ઇન્દ્રિયો વગેરેનું કોઈ બંધન રહેતું નથી, તેમાં માત્ર મલરૂપી પાસ બંધન રહી જાય છે તેને વિજ્ઞાનકલ કહે છે. મલ ત્રણ પ્રકારના હોય છે, આણવમલ, કર્મજમલ તથા માયેયમલ. વિજ્ઞાનના કલમાં માત્ર આણવમલ હોય છે, તે વિજ્ઞાન એટલે કે તત્વજ્ઞાન દ્વારા અકલ કલારહિત એટલે કે કલાદી ભોગ બંધનોથી શૂન્ય થઈ જાય છે, તેથી તેની વિજ્ઞાનના કલ સંજ્ઞા થાય છે. બીજું, જે જીવાત્માના દેહ ઇન્દ્રિય વગેરે પ્રલયકાળમાં લીન થઈ જાય છે તેથી તેમાં માયેયમલ તો રહેતો નથી, પરંતુ આણવ અને કર્મજ આ બે મલરૂપી પાસ રહી જાય છે. તે પ્રલયકાળમાં જ અકલ એટલે કલારહિત હોવાથી પ્રલયાકાલ કહેવાય છે. જે જીવાત્મામાં આણવ, માયેવ અને કર્મજ ત્રણ મલ પાસ રહે છે તે કલા વગેરે ભોગ બંધનોથી યુક્ત હોવાના કારણે સકલ કહેવામાં આવ્યો છે. વિજ્ઞાનકલ એટલે કે વિજ્ઞાનકલ પશુ એટલે કે જીવના પણ બે પ્રકાર છે, સમાપ્ત કલુષ અને અસમાપ્ત કલુષ. પ્રથમ, જીવાત્મા જે કર્મ કરે છે તે પ્રત્યેક કર્મનું પડ મલ પર ચડતું રહે છે, તે કારણે તે મલનો પરિપાક થતો નથી. પરંતુ જ્યારે કર્મનો ત્યાગ થઈ જાય છે ત્યારે ત એટલે પડના જામવાને કારણે મલનો પરિપાક થઈ જાય છે અને જીવાત્માના બધા કલુષ પાપ સમાપ્ત થઈ જાય છે, તેથી તે સમાપ્ત કલુષ કહેવાય છે. આમાં જીવાત્માઓને ભગવાન આઠ પ્રકારના વિદ્વેશ્વર પદ પર પહોંચાડી દે છે. તેમના નામ આ છે: અનંત શ્વે, અનંત શ્વેવ, સુક્ષ્મ સૂક્ષ્મસ્વ, તથૈવ ચ શિવોત્તમઃ, એક નેત્રસ્તથે વેક રુદ્રશ્વાપી ત્રિમૂર્તિકઃ, શ્રીકંઠસ્વ શિખંડી ચ પ્રોક્તા વિદ્વેશ્વરા ઇમે. એક અનંત, બે સૂક્ષ્મ, ત્રણ શિવોત્તમ, ચાર એક નેત્ર, પાંચ એક રુદ્ર, છ ત્રિમૂર્તિ, સાત શ્રીકંઠ અને આઠ શિખંડી. હવે બીજું, અસમાપ્ત કલુષ તે છે જેમાંના દોષો હજુ સમાપ્ત થયા નથી. આવા જીવાત્માઓને પરમેશ્વર મંત્ર સ્વરૂપ આપી દે છે. કર્મ તથા શરીર રહિત પરંતુ મલરૂપી પાસમાં બંધાયેલા જીવાત્મામાં જ મંત્ર છે અને એમની સંખ્યા 7 કરોડ છે. એ બધા જીવાત્માઓ પર પોતાની કૃપા કરતા રહે છે. તત્વ પ્રકાશ નામક ગ્રંથમાં ઉપયુક્ત વિષયના સંગ્રાહક શ્લોક આ પ્રમાણે છે: પશવસ્ત્રી વિદ્યા પ્રોક્તા વિજ્ઞાન પ્રલયા કલો સકલ મલયુક્ત સ્ત્રાદો મલકર્મયુતો દ્વિતીય સ્યાત મલમાયા કર્મયુત સકલસ્તેષુ દ્વિધા ભવેદાદ્ય. આદ્ય સમાપ્ત કલુષો સમાપ્ત કલુષો દ્વિતીય સ્યાત આદ્યાન નુ ગૃહ્ય શિવો વિદ્યે સત્વે નિયોજયતયષ્ટો મંત્રાશ્વ કરોત્યપારાન તે ચોક્તા કોટ્ય સપ્ત. પ્રલયાકલ પણ બે પ્રકારના હોય છે, પક્વ પાસદ્વય અને અપક્વ પાસદ્વય. પહેલું, જેમના મલ અને કર્મરૂપી બંને પાસોનો પરિપાક થઈ ગયો છે તેઓ પક્વ પાસદ્વય મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે. અને બીજું, અપક્વ પાસદ્વય જીવ પુયષ્ટક અધમ દેહ ધારણ કરીને નાના પ્રકારના કર્મો કરતા રહીને નાના પ્રકારની યોનિઓમાં ઘૂમ્યા કરે છે. સકલ જીવોના પણ બે ભેદ છે, પક્વ કલુષ અને અપક્વ કલુષ. પ્રથમ, જેમ જેમ જીવાત્માના મલ કર્મ અને માયા પાસો પરિપક્વ થતા જાય છે તેમ તેમ તે બધા પાસ શક્તિહીન થતા જાય છે, ત્યારે તે પક્વ કલુષ જીવાત્મા મંત્રેશ્વર કહેવાય છે. 7 કરોડ મંત્રરૂપી જીવ વિશેષોના જેમનું વર્ણન ઉપર થઈ ચૂક્યું છે, અધિકારી આજ 108 મંત્રેશ્વર જીવ છે. 118 અધિકારી આજ 118 નહીં કે 108 118 મંત્રેશ્વર જીવ છે. બીજું, અપક્વ કલુષ જીવ ભવકૂપમાં પડે છે. પાસ, હવે કે પાસ કહેતા શું થાય? નારદ પુરાણમાં શિવ મહાતંત્રની માન્યતા અનુસાર 5 પ્રકારના પાસ બતાવેલા છે: એક મલજ, બે કર્મજ, ત્રણ માયે, 4 તિરોધાન એટલે શક્તિજ અને 5 વિંદુજ. આધુનિક શિવ દર્શનમાં 4 પ્રકારના પાસોનો ઉલ્લેખ છે: મલ, રોધ, કર્મ અને માયા. રોધ શક્તિ યા તિરોધાન શક્તિ એક જ વસ્તુ છે, વિંદુ માયા સ્વરૂપ છે, તે શિવ તત્વ નામે પણ જાણવા યોગ્ય છે. જો કે શિવપદ પ્રાપ્તિ રૂપ પરમ મોક્ષની અપેક્ષાથી તે પણ પાસ જ છે, તો પણ વિશ્વેશ્વરાદિ પદની પ્રાપ્તિમાં પરમ હેતુ હોવાના કારણે વિંદુ શક્તિને અપરામુક્તિ કહેવામાં આવી છે. તેથી તેને આધુનિક શિવ દર્શનમાં પાસ નામ આપ્યું નથી. તેથી અહીં શેષ ચાર પાસો એટલે મલ, કર્મ, રોધ અને માયાના જ સ્વરૂપનો વિચાર કરવામાં આવ્યો છે. પ્રથમ, જે આત્માના સ્વાભાવિક જ્ઞાન તથા ક્રિયાશક્તિને ઢાંકી દે તે મલ એટલે કે અજ્ઞાન કહેવાય છે. આ મલ માત્ર આત્મસ્વરૂપને જ ઢાંકતો નથી, પરંતુ જીવાત્માને બળપૂર્વક દુષ્કર્મમાં પ્રવૃત્ત કરનારા પાસ પણ આ જ છે. બીજું, દરેક વસ્તુમાં જે સામર્થ્ય છે તેને શિવશક્તિ કહે છે. જેમ કે અગ્નિમાં દાહક શક્તિ, આ શક્તિમાં જેમ પદાર્થમાં, આ શક્તિ જેમ પદાર્થમાં રહે છે તેવું જ સારું ખોટું સ્વરૂપ ધારણ કરી લે છે. તેથી પાસમાં રહેલી આ શક્તિ જ્યારે આત્માના સ્વરૂપને ઢાંકી દે છે તેવું જ સારું ખોટું સ્વરૂપ ધારણ કરી લે છે. તેથી પાસમાં રહેલી આ શક્તિ જ્યારે આત્માના સ્વરૂપને ઢાંકી દે છે ત્યારે આ રોધ શક્તિ અથવા તિરોધાન પાસ કહેવાય છે. આ સ્થિતિમાં જીવ શરીરને આત્મા માનીને શરીરના પોષણમાં લાગેલો રહે છે, આત્મદ્વારનો પ્રયત્ન કરતો નથી. ફળની ઈચ્છાથી કરેલા ધર્માધર્મરૂપી કર્મોને જ કર્મપાસ કહે છે, જે શક્તિમાં પ્રલયના સમયે બધું લીન થઈ જાય છે તથા સર્જનકાળે જેમાંથી બધું જ ઉત્પન્ન થઈ જાય છે તે માયા પાસ છે. તેથી આ પાસોમાં બંધાયેલો પશુ જ્યારે તત્વજ્ઞાન દ્વારા આનું નિવારણ કરી નાખે છે ત્યારે તે પરમ શિવતત્વ અર્થાત પશુપતિ પદને પ્રાપ્ત થાય છે. દીક્ષા, દીક્ષા જ શિવતત્વ પ્રાપ્તિનું સાધન છે. કૃપાળુ પરમેશ્વર જ આચાર્યના શરીરમાં સ્થિત થઈને દીક્ષાકરણ દ્વારા જીવને પરમ શિવતત્વની પ્રાપ્તિ કરાવે છે. આવું કહ્યું પણ છે, યોજયતિ પરે તત્વે સ દીક્ષયા આચાર્ય મૂર્તિસ્થ મૂર્તિસ્થ અપક્વ અપકૌ પાસદ્વય પ્રલયા કલ જીવ તથા અપક્વ કલુસકલ. જીવ એ અધમ દેહને ધારણ કરે છે. હવે આપણે દીક્ષાનો ઉલ્લેખ અહીંયા જોઈએ છે કે તે પંચભૂત તથા મન બુદ્ધિ અહંકાર આ આઠ તત્વોથી યુક્ત હોવાના કારણે પુર્યષ્ટક એટલે અધમ કહેવાય છે. આ અધમ શરીર 36 તત્વોથી યુક્ત હોય છે. અંતર્ભોગના સાધનભૂત કલા, કાલ, નિયતિ, વિદ્યા, રાગ, પ્રકૃતિ અને ગુણ આ સાત તત્વ, પંચભૂત, પંચતન્માત્રાઓ, 10 ઇન્દ્રિયો, 4 અંતકરણ અને 5 શબ્દાદિ વિષય આ 36 તત્વ છે. અપક્વ પાસદ્વય જીવોમાં જે વધારે પુણ્યાત્મા છે તેને પરમ દયાળુ ભગવાન મહેશ્વર ભુવનેશ્વરી આ લોકપાલ બનાવી દે છે. નારદ પુરાણના અધ્યાયમાં આ જ ઉપયુક્ત તત્વોનું ક્રમશઃ અથવા આગળ પાછળ વિવેચન કરવામાં આવ્યું છે. વાચકોએ એકાગ્રતાપૂર્વક આને ધ્યાન આને વાંચીને હૃદયગમ કરવા જોઈએ. હવે આપણે અધ્યાયની શરૂઆત કરી છે. આ શિવ દર્શનનો અર્થ હતો. શૌનકજી બોલ્યા, હે સાધુ સુતજી, તમે સંપૂર્ણ શાસ્ત્રોના જાણનારા પંડિત છો. હે વિદ્વાન, તમે અમને શ્રીકૃષ્ણ કથારૂપી અમૃતનું પાન કરાવ્યું છે. ભગવાનના પ્રેમી ભક્ત દેવર્ષિ નારદજીએ સનંદનના મુખે મોક્ષ ધર્મનું વર્ણન સાંભળ્યા પછી ફરી શું પૂછ્યું? બ્રહ્માજીના માનસપુત્ર સનકાદિ મુનીશ્વર ઉત્તમ સિદ્ધ પુરુષ છે. તેઓ લોકોના ઉદ્ધારમાં તત્પર થઈ તે સંપૂર્ણ જગતમાં વિચરતા રહે છે. હે મહાભાગ, શ્રી નારદજી પણ સદા શ્રીકૃષ્ણની ભક્તિમાં સંલગ્ન રહે છે અને તેમના જ શરણાગત ભક્ત છે. તે સનકાદિ અને નારદનો સમાગમ થયા પછી સંપૂર્ણ લોકોને પવિત્ર કરનારી કઈ કલ્યાણમય કથા થઈ એ કહેવાની કૃપા કરો. સુતજીએ કહ્યું, હે ભૃગુશ્રેષ્ઠ, સનકાદિ દ્વારા પ્રતિપાદિત સનાતન મોક્ષ ધર્મનું વર્તન સાંભળીને નારદજીએ ફરી તે મુનિઓને પૂછ્યું. નારદજી બોલ્યા, હે મુનીશ્વરો, ક્યાં મંત્રોથી ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ? શ્રી વિષ્ણુના ચરણાર બિંદુની શરણ લેવાવાળા ભક્તોએ કયા દેવતાઓની પૂજા કરવી જોઈએ? હે વિપ્રવરો, ભાગવત તંત્રના તથા ગુરુ શિષ્યના સંબંધને સ્થાપિત કરીને તેમને પોતપોતાના કર્તવ્યના પાલનની પ્રેરણા આપનારી દીક્ષાનું વર્ણન કરો તથા સાધકો દ્વારા પાલન કરવા યોગ્ય પ્રાતઃકાળ આદિના જે જે કૃત્ય હોય તે બધા મને બતલાવો. જે મહિનાઓમાં જપ, હોમ વગેરે જે જે કર્મોના અનુષ્ઠાનથી પરમાત્મા શ્રી હરિ પ્રસન્ન થાય છે તેમનું તમે વર્ણન કરો. સુતજી કહે છે, મહાત્મા નારદના વચન સાંભળીને સનતકુમારજી બોલ્યા. સનતકુમારજી કહે છે, હે નારદ, સાંભળો, હું ભાગવત તંત્રનું વર્ણન કરું છું જેને જાણીને સાધક નિર્મળ ભક્તિ દ્વારા અવિનાશી ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરી લે છે. હવે પહેલા શૈવ તંત્રનું વર્ણન કરું છું. શિવ મહાતંત્રમાં ત્રણ પદાર્થ અને ચાર પાદોનું વર્ણન છે એવું વિદ્વાનો કહે છે. ભોગ, મોક્ષ, ક્રિયા અને ચર્યા ચાર શિવ મહાતંત્રમાં ચાર પાદ એટલે સાધન કહ્યા છે. પદાર્થ ત્રણ જ છે, પશુપતિ, પશુ અને પાસ. આ ત્રણમાં એકમાત્ર શિવ સ્વરૂપ પરમાત્મા જ પશુપતિ છે અને જીવોને પશુ કહ્યા છે. હે નારદ, જુઓ, જ્યાં સુધી સ્વરૂપના અજ્ઞાનને ઉજાગર કરનારા અજ્ઞાન વગેરે સાથે સંબંધ રહે છે ત્યાં સુધી આ બધા જીવોની પશુ એટલે કે સંજ્ઞા, આ બધા જીવોની પશુ સંજ્ઞા એટલે કે નામ માનવામાં આવી છે. તેમનું પશુત્વ દ્વૈત ભાવથી યુક્ત છે. આ પશુઓના જે પાસ અર્થાત બંધન છે તે પાંચ પ્રકારના બતાવવામાં આવશે. પશુના ત્રણ ભેદ છે. પાંચ પ્રકારના આ પશુઓના જે પાસ અર્થાત બંધન છે તે પાંચ પ્રકારના માનવામાં આવ્યા છે. તે પાંચેમાંથી દરેકના લક્ષણ બતાવવામાં આવશે. પશુના ત્રણ ભેદ છે, વિજ્ઞાનકલ, પ્રલયાકલ અને સકલ. આમાં પ્રથમ અર્થાત વિજ્ઞાનકલ પશુ મલ સંયુક્ત મળરૂપ પાસથી બંધાયેલો હોય છે. બીજો પ્રલયાકલ પશુ મલ અને કર્મ આ બે પાસોથી સંયુક્ત બંધાયેલો હોય છે. ત્રીજો અર્થાત સકલ પશુ એટલે કે મલ, માયા અને કર્મ આ ત્રણ પાસોથી બંધાયેલો કહેવામાં આવ્યો છે. ઉક્ત ત્રિવિધ પશુઓમાં જે પહેલો વિજ્ઞાનકલ છે તેના બે ભેદ હોય છે, સમાપ્ત કલુષ અને અસમાપ્ત કલુષ. બીજા પ્રલયાકલ પશુના પણ બે ભેદ હોય છે, પક્વમલ અને અપક્વમલ, અપકવમલ અને પકવમલ. અર્થાત પકવ પાશદ્વય અને અપકવ પાશદ્વય વિજ્ઞાનકલ અને પ્રલયાકલ આ બંને જીવ પશુ શુદ્ધ માર્ગ પર સ્થિત થાય છે અને સકલ જીવ કલા વગેરે તત્વોને આધીન થઈને વિભિન્ન લોકોમાં કર્માનુસાર પ્રાપ્ત થયેલ તિર્યક મનુષ્યાદિ શરીરોમાં ભ્રમણ કરે છે. પાસ પાંચ પ્રકારના બતાવવામાં આવ્યા છે, મલજ, કર્મજ, માયે એટલે કે માયાજન્ય, તિરોધાન, શક્તિજ અને વિંદુજ એટલે કે જેમ ભૂસું ચોખાને ઢાંકી રાખે છે તે જ પ્રમાણે એક પણ મલ પુરુષની અનેક શક્તિ, દુઃખ શક્તિ એટલે કે જ્ઞાન અને ક્રિયાશક્તિને આચ્છાદિત કરી દે છે. અને એ જ જીવાત્માઓને માટે દેહાંતરની પ્રાપ્તિમાં કારણ હોય છે. ધર્મ અને અધર્મનું નામ જ કર્મ, જે વિચિત્ર ફળ ભોગ આપનારું છે. આ કર્મ પ્રવાહરૂપે નિત્ય છે. બીજું કુરુ ન્યાયથી એની સ્થિતિ અનાદિ માનવામાં આવી છે. આ પ્રમાણે આ પ્રથમ બે મલજ અને કર્મજ પાસ બતાવવામાં આવ્યા. હે બ્રહ્મન, હવે માયે વગેરે પાસોનું વર્ણન સાંભળો. બિંદુજ પાસ અપરામુક્તિ સ્વરૂપ છે અને શિવ સ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર છે. એનું સ્વરૂપ આ છે, સતચિત્ત અને આનંદ જેમનું સ્વરૂપ ભૂત વૈભવ છે તે એકમાત્ર સર્વવ્યાપી સનાતન પરમાત્મા જ સર્વના કારણ તથા સંપૂર્ણ જીવોના પ્રતિરૂપે વિરાજી રહ્યા છે. જે મનમાં આવે છે પરંતુ પ્રગટ થતા નથી અને સંસારથી નિવૃત્ત એટલે વૈરાગ્ય પ્રદાન કરે છે તથા દ્રઢ શક્તિ તથા ક્રિયાશક્તિના રૂપમાં જે સ્વયં વિદ્યમાન છે તે ઉત્કૃષ્ટ સેવ તેજ છે. એ સિવાય જે શક્તિથી સમર્થ થઈને જીવ પરમાત્માની સમીપ દિવ્ય ભોગોથી સંપન્ન થઈને અને પશુ સમુદાયની કોટીથી સદાને માટે મુક્ત થઈ જાય છે. પરમાત્માની તે એકાંત સ્વરૂપા આદ્યા શક્તિને ચિદ્રૂપા કહે છે. તે ચિદ્રૂપા શક્તિથી ઉત્કર્ષને પ્રાપ્ત થયેલ બિંદુદક એટલે કે જ્ઞાનને ક્રિયા સ્વરૂપ થઈને શિવનામથી પ્રતિપાદિત થાય છે. તેને જ સંપૂર્ણ તત્વના કારણ કહેવામાં આવે છે. જે સર્વત્ર વ્યાપક તથા અવિનાશી છે તેમાં જ સન્ની સહિત એટલે કે અંતર્ગત થયેલ ઈચ્છા વગેરે સંપૂર્ણ શક્તિઓ તેના સામીપ્ય એટલે કે સહારાથી પોતપોતાનું કાર્ય કરે છે. હે મુને, તેથી એ બધા પર અનુગ્રહ કરનારો છે. જળ અને ચેતન પર અનુગ્રહ કરવા માટે વિશ્વનું સર્જન કર્યું ત્યારે તેનું પ્રથમ સ્ફુરણ છે. હે વિપ્રવર, તે શક્તિ તત્વ સાવ્યવ કહ્યું છે. તેનાથી જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિનો તથા ઉત્કર્ષ અને અપકર્ષના પતનનો પ્રસાર તથા અભાવ થાય છે. તેથી તે તત્વ સદા શિવરૂપ છે. જ્યાં દક્ષ શક્તિ એટલે કે જ્ઞાન શક્તિ તિરોહિત એટલે કે અદૃશ્ય થાય છે અને ક્રિયાશક્તિ વધી જાય છે તે ઈશ્વર નામક તત્વ કહેવાય છે. જે સમસ્ત મનોરથોનું સાધક છે, જ્યાં ક્રિયાશક્તિનો તિરોભાવ અને જ્ઞાનશક્તિનો ઉદ્વેગ એટલે વધારો હોય છે, તે વિદ્યા તત્વ કહેવાય છે, જે જ્ઞાન સ્વરૂપ અને પ્રકાશક છે. નાદબિંદુ અને સકલ આ ત્રણેય સત નામક તત્વના આશ્રિત છે. આઠ વિદ્વેશ્વર ગણ ઈશ્વર તત્વના અને 7 કરોડ મંત્રગણ વિદ્યા તત્વને આશ્રિત છે. આ બધા તત્વો શુદ્ધ માર્ગના નામે કહેવામાં આવ્યા છે. અહીં ઈશ્વર સાક્ષાત નિમિત્ત કારણ છે. તેઓ જ બિંદુ રૂપે સુશોભિત થઈને અહીં ઉપાદાન કારણ બને છે. 5 પ્રકારના જે પાસ છે તેનો કોઈ સમય ન હોવાના કારણે તેમનો કોઈ નિશ્ચિત ક્રમ નથી. તેમનો વ્યાપાર કાર્ય જોઈને જ તેમની કલ્પના કરવામાં આવે છે. વાસ્તવમાં વિચિત્ર શક્તિઓથી યુક્ત એક જ શિવ તત્વ વિરાજમાન છે. તે શક્તિયુક્ત હોવાથી શાક્ત કહેવાય છે. અંતકરણની વૃત્તિઓના ભેદથી જ અનેક પ્રકારની કલ્પનાઓ કરવામાં આવી છે. પ્રભુ શિવ જળચેતન પર અનુગ્રહ કરવા માટે વિવિધ રૂપ ધારણ કરીને અનાદિ અજ્ઞાનથી યુક્ત જીવો પર કૃપા કરે છે. સર્વ પર દયા કરનારા શિવ સંપૂર્ણ જીવોને ભોગ અને મોક્ષ તથા જળવર્ગને પોતાના કાર્યમાં પ્રવૃત્ત થવાની શક્તિ સામર્થ્ય આપે છે. ભગવાન શિવ સમાનરૂપ થઈ જવું એ જ મોક્ષ છે. એ જ ચેતન જીવો પર ઈશ્વરનો અનુગ્રહ છે. કર્મ અનાદિ હોવાના કારણે સદા વર્તમાન રહે છે. તેથી તેમનો ભોગ કર્યા વિના પણ ભગવત કૃપાથી મોક્ષ મળી જાય છે. તેથી ભગવાન શંકરને કૃપાળુ કહ્યા છે. અવિનાશી પ્રભુ જીવોના ભોગ માટે સૂક્ષ્મ કરણો દ્વારા અનાયાસે જગતની ઉત્પત્તિ કરે છે. કોઈ પણ કરતા કોઈ પણ કાર્યમાં ઉપાદાન અને કરણો વિના હોતો નથી. હવે માયા પાસનો પ્રસંગ છે. અહીં શક્તિઓ જ કરણ છે. માયાને ઉપાદાન માનવામાં આવી છે. તે નિત્ય એક અને વિશેષ કલ્યાણમય છે. તેનો ન આદિ છે ન અંત. તે માયા પોતાની શક્તિ દ્વારા મનુષ્યો અને લોકોની ઉત્પત્તિનું સામાન્ય કારણ છે. માયા પોતાના કર્મો દ્વારા સ્વાભાવિક જ મોહજન્ય હોય છે. તેનાથી ભિન્ન પર માયા છે, જે સૂક્ષ્મ તથા વ્યાપક છે. બધા વિકારયુક્ત કાર્યોથી તે સર્વથા પરે માનવામાં આવી છે. વિદ્યાના સ્વામી ભગવાન શિવ જીવના કર્મોને જોઈને પોતાની શક્તિઓથી માયાને શોભમાં નાખે છે અને જીવોના ભોગ માટે માયા દ્વારા જ શરીર અને ઇન્દ્રિયોની સૃષ્ટિ કરે છે. અનેક શક્તિઓથી સંપન્ન માયા પહેલાં કાલતત્વની સૃષ્ટિ કરે છે. ભૂત ભવિષ્ય અને વર્તમાન રૂપી જગતનું સંકલન તથા લય કરે છે. ત્યાર પછી માયા નિયમન શક્તિ સ્વરૂપા નિયતિનું સર્જન કરે છે. એ બધાને નિયમમાં રાખે છે, તેથી નિયતિ કહેવાય છે. ત્યાર પછી સંપૂર્ણ વિશ્વને મોહિત કરનારી આદિ અંતરહિત નિત્ય માયા એટલે કલા તત્વને જન્મ આપે છે. કેમ કે એક બાજુથી મનુષ્યના મલ એટલે દેહ વિકારની કલના એટલે કે રચના કરીને તે તેમના કર્તવ્ય શક્તિ પ્રગટ કરે છે, તેથી તેનું નામ કલા છે. આ કલા જ કાલ અને નિયતિના સંયોગથી પૃથ્વી પર પોતાનું તમામ કાર્ય કરે છે. તે જ પુરુષને વિષયોનો અનુભવ કરાવવા માટે પ્રકાશ સ્વરૂપ વિદ્યા નામક તત્વ ઉત્પન્ન કરે છે. વિદ્યા પોતાના કર્મથી જ્ઞાનશક્તિના આવરણનું ભેદન કરીને જીવાત્માઓને વિષયોના દર્શન કરાવે છે. તેથી તેને કારણ માની ગઈ છે. કેમ કે તે વિદ્યા ભોગ્ય ઉત્પન્ન કરે છે, જેનાથી પુરુષ પ્રબુદ્ધ શક્તિ થઈને પરમ કર્ણ દ્વારા મહત તત્વો વગેરેને પ્રેરિત કરીને ભોગ્ય ભોગ અને ભોગતાની કલ્પના કરે છે. તેથી તે વિદ્યા પરમ કર્ણ છે. ભોગતા પુરુષને ભોગ્ય વસ્તુની પ્રતીતિ કરાવનાર હોવાથી વિદ્યાને કર્ણ કહેવામાં આવે છે. બુદ્ધિ દ્વારા ચેતન જીવને જે વિષયના અનુભવ થાય છે તેને ભોગ કહે છે. સંક્ષેપમાં વિષયાકાર બુદ્ધિ જ સુખ દુઃખ વગેરે રૂપે રૂપાંતર એટલે પરિણિત થાય છે. ભોગતાને ભોગ્ય વસ્તુનો અનુભવ આપમેળે જ થાય છે. વિદ્યા તેમાં સહાયક માત્ર હોય છે. જોકે બુદ્ધિ સૂર્યની જેમ પ્રકાશ માત્ર કરનારી છે, તથાપિ કર્મરૂપ હોવાના કારણે તેમાં સ્વયં કર્તવ્ય નથી. તે કર્ણાંતરોની અપેક્ષાથી જ પુરુષને વિષયોનો અનુભવ કરાવવામાં સમર્થ થાય છે. પુરુષ સ્વયં જ કર્ણ વગેરેથી સંબંધ સ્થાપિત કરે છે અને ભોગોની ઉત્કંઠાથી સ્વયં જ બુદ્ધિ વગેરેને પ્રેરિત કરે છે. સાથે સાથે તે બુદ્ધિ વગેરેની ચેષ્ટાઓથી પ્રાપ્ત થનારા ફળોનો તેને જ ભોગ કરવો પડે છે. તેથી પુરુષનું કર્તાપણું સિદ્ધ થાય છે. જો તેમાં કર્તૃત્વ સ્વીકારવામાં ન આવે તો તેના ભોગ કર્તૃત્વની વાત પણ વ્યર્થ થઈ જાય છે। આ ઉપરાંત પ્રધાન પુરુષ દ્વારા આચરિત બધા કર્મ નિષ્ફળ થઈ જાત। જો પુરુષ કરણ વગેરેનો પ્રેરક ન હોય અને તેમાં કર્તૃત્વ ન હોય તો તેના દ્વારા ભોગ પણ અસંભવ જ છે। તેથી પુરુષ જ અહીં સંચાલક છે, તેનું કરણ વગેરેનું પ્રેરક થવું વિદ્યા દ્વારા જ સંભવ માનવામાં આવ્યું છે। ત્યાર પછી કલા દ્રઢ વ્રજલેપની વજ્રલેપની જેમ રાગને ઉત્પન્ન કરે છે, જેથી તે વ્રજલેપ રાગયુક્ત પુરુષમાં ભોગ્ય વસ્તુને માટે ક્રિયા પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે, તેથી આનું નામ રાગ છે। આ બધા તત્વોથી જ્યારે આ આત્માને ભોક્તૃત્વ સ્થિતિમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે પુરુષ કહેવાય છે। ત્યાર પછી કલા જ અવ્યક્ત પ્રવૃત્તિને જન્મ આપે છે। જે પુરુષને માટે ભોગ ઉત્પન્ન કરે છે તે અવ્યક્ત જ ગુણમય સપ્તગ્રંથિ એટલે કે કલા, કાલ, નિયતિ, વિદ્યા, રાગ, પ્રકૃતિ અને ગુણ આ સાત ગ્રંથિઓ છે। આમને જ આંતરિક ભોગ સાધન કહ્યા છે। તે અવ્યક્ત જ ગુણમય સપ્તગ્રંથિ વિધાનનું કારણ છે। આમાં ગુણોનો વિભાગ નથી, તેમનો જે આધાર છે તે જ તે પણ અવ્યક્ત જ કહેવાયો છે। ગુણ ત્રણ જ છે, તેમનું પ્રાગટ્ય અવ્યક્ત એટલે પ્રવૃત્તિથી જ થાય છે। તેમના નામ છે સત્વ, રજ અને તમ। આ ત્રણ ગુણો દ્વારા જ બુદ્ધિ ઇન્દ્રિયોનું નિયમન અને વિષયોનું નિશ્ચય કરે છે। ગુણ દ્વારા ત્રિવિધ કર્મો અનુસાર બુદ્ધિ પણ સાત્વિક, રાજસ અને તામસ ત્રણ પ્રકારની છે। મહત્તત્વથી અહંકાર ઉત્પન્ન થાય છે, જે અહંભાવ વૃત્તિથી યુક્ત હોય છે। અહંકારથી જ સભેદ એટલે અહંકાર ઇન્દ્રિયો વગેરે રૂપમાં પરિણિત થવાથી વિષય વ્યવહારમાં આવે છે। અહંકાર સત્વાદી ગુણોના ભેદથી ત્રણ પ્રકારનો હોય છે, તેમના નામ તેજસ, રાજસ અને તામસ। અહંકાર એમાં તેજસ અહંકારથી મન સહિત જ્ઞાનેન્દ્રિયો પ્રગટ થાય છે, જે સત્વગુણના પ્રકાશથી યુક્ત થઈને વિષયોનો બોધ કરાવે છે। ક્રિયાના હેતુભૂત રાજસ અહંકારથી કર્મેન્દ્રિયો ઉત્પન્ન થાય છે। તામસ અહંકારથી પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે, જે પાંચે ભૂતોની ઉત્પત્તિમાં કારણ છે। આ બધામાં મન ઈચ્છા અને સંકલ્પ કરે છે, તેથી તે મન બે વિકારોથી યુક્ત છે। તે બાહ્ય ઇન્દ્રિયોનું રૂપ ધારણ કરીને તે તેના માટે સર્વથા ઉચિત છે। તે સદા ભોગતાને માટે ભોગનું ઉત્પાદક થાય છે। મન પોતાના સંકલ્પથી હૃદયની અંદર સ્થિત રહીને ઇન્દ્રિયોમાં વિષય ગ્રહણની શક્તિ ઉત્પન્ન કરે છે, તેથી તેને અંતઃકરણ કહે છે। મન, બુદ્ધિ અને અહંકાર આ ક્રમશઃ તેની ત્રણ વૃત્તિઓ છે। કાન, ત્વચા, નેત્ર, જીભ અને નાસિકા આ જ્ઞાનેન્દ્રિયો છે। હે મુને, શબ્દ વગેરે એમના ગ્રાહ્ય વિષયો છે। શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ શબ્દાદિ વિષયો છે। વાણી, હાથ, પગ, ગુદા અને લિંગ આ પાંચ કર્મેન્દ્રિયો છે। એ બોલવું, ગ્રહણ કરવું, ચાલવું, મળત્યાગ અને મૈથુનજન્ય આનંદની ઉપલબ્ધિ રૂપ કર્મોની આનંદની ઉપલબ્ધિરૂપી કર્મોની સિદ્ધિના કારણ છે। કેમ કે કોઈ પણ ક્રિયા કરણો વિના થઈ શકતી નથી। કાર્યમાં જોડીને 10 પ્રકારના કરણો દ્વારા ચેષ્ટા કરવામાં આવે છે। વ્યાપક હોવાના કારણે કાર્યનો આશ્રય લઈને બધી જ ઇન્દ્રિયો ચેષ્ટા કરે છે, તેથી તેમનું નામકરણ છે। આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી આ પાંચ તન્માત્રાઓ છે। આ તન્માત્રાઓથી જ આકાશ આદિ પાંચ ભૂત પ્રગટ થાય છે, જે એક એક વિષય ગુણના કારણે પ્રસિદ્ધ છે। શબ્દ આકાશનો મુખ્ય ગુણ છે, પરંતુ તે પાંચે ભૂતોમાં સામાન્ય રૂપે ઉપલબ્ધ થાય છે। સ્પર્શ વાયુનો વિશેષ ગુણ છે, પરંતુ તે વાયુ વગેરે ચારે ભૂતોમાં વિદ્યમાન છે। રૂપ તેજનો વિશેષ ગુણ છે, જે તેજ વગેરે ત્રણેય ભૂતોમાં ઉપલબ્ધ છે। રસ જળનો વિશેષ ગુણ છે, જે જળ અને પૃથ્વી બંનેમાં વિદ્યમાન છે, તથા ગંધ નામક ગુણ માત્ર પૃથ્વીમાં જ ઉપલબ્ધ છે। આ પાંચે ભૂતોના કાર્ય ક્રમશઃ આ પ્રમાણે છે: અવકાશ, ચેષ્ટા, રસોઈ બનાવવી, સંગ્રહ અને ધારણ, વાયુમાં ન શીત સ્પર્શ છે ન ઉષ્ણ, જળમાં શીતળતા છે, તેજમાં ઉષ્ણતા છે, અગ્નિમાં ચળકતું શ્વેત રૂપ છે અને જળમાં મંદ શ્વેત, પૃથ્વીમાં શ્વેત વગેરે અનેક વર્ણ છે। રૂપ માત્ર ત્રણ ભૂતોમાં છે, જળમાં કેવળ મધુર રસ છે અને પૃથ્વીમાં 6 પ્રકારનો રસ છે। પૃથ્વીમાં 2 પ્રકારની ગંધ હોય છે, સુરભી તથા અસુરભિ। તન્માત્રાઓમાં તેમના ભૂતોના જ ગુણ છે। કરણ અને પોષણ આ ભૂત સમુદાયની વિશેષતા છે। પરમાત્મ તત્વ નિર્વિશેષ છે। આ પાંચે ભૂત ચારે બાજુ વ્યાપ્ત છે, સંપૂર્ણ ચરાચરમય જગત પંચભૂતમય છે, શરીરમાં જે આ પાંચ ભૂતો રહેલા છે તેનું નિરૂપણ કરવામાં આવે છે. શરીરની અંદર જે હાડકાં, માંસ, કેશ, ત્વચા, નખ અને દાંત છે તે પૃથ્વીના અંશ છે. મૂત્ર, રક્ત, કફ, પસીનો અને વીર્ય વગેરેમાં જળની સ્થિતિ છે. હૃદયમાં, નેત્રોમાં અને પિત્તમાં તેજ અગ્નિની સ્થિતિ છે, કેમ કે ત્યાં તેના ઉષ્ણત્વ અને પ્રકાશ વગેરેના દર્શન થાય છે. શરીરમાં પ્રાણ અને વૃત્તિઓના ભેદથી વાયુની સ્થિતિ માનવામાં આવી છે. સંપૂર્ણ નાડીઓ અને ગર્ભાશયમાં આકાશ તત્વ વ્યાપ્ત છે. કલાથી લઈને પૃથ્વી પર્યંત આ સત્વ સમુદાય સંપૂર્ણ બ્રહ્માંડનું સાધન છે. દરેક શરીરમાં પણ તે નિયમ સ્થાપિત છે. ભોગ ભેદથી એનો નિશ્ચય કરવામાં આવે છે. આ પ્રમાણે દરેક પુરુષમાં નિયતિ, કલા વગેરે તત્વ કર્મવશ પ્રાપ્ત થયેલા શરીરોમાં વિચરે છે. આ માયેય પાસ કહેવાય છે, જેનાથી આ સંપૂર્ણ જગત આવૃત છે. પૃથ્વીથી લઈને કલા પર્યંત સંપૂર્ણ તત્વ સમુદાય અશુદ્ધ માર્ગ માનવામાં આવ્યો. હવે નિરોધ શક્તિ જ પાસનું વર્ણન છે. પૃથ્વી પર તે સ્થાવર જંગમ રૂપે વિદ્યમાન છે. પર્વત અને વૃક્ષ વગેરેનું સ્થાવર કહે છે, વગેરેને સ્થાવર કહે છે. જંગમના ત્રણ ભેદ છે, સ્વેદજ, અંડજ અને જરાયુજ. ચરાચર ભૂતોમાં 84 લાખ યોનિઓ છે. તે બધામાં ભ્રમણ કરતો જીવ ક્યારેક કર્મવશ મનુષ્ય શરીર પ્રાપ્ત કરી લે છે, જે સૌથી શ્રેષ્ઠ અને સંપૂર્ણ પુરુષાર્થોનું સાધક છે. તેમાં પણ ભારત વર્ષમાં બ્રાહ્મણ વગેરે દ્વિજોનું કુલમાં તો મહાન પુણ્યથી જન્મ થાય છે. આવો જન્મ અતિ દુર્લભ છે. જન્મ આ પ્રમાણે થાય છે. પ્રથમ સ્ત્રી પુરુષનો સંગ થાય છે, પછી રજવીર્યના સુયોગથી એક બિંદુ ગર્ભાશયમાં પ્રવેશ કરે છે. તે બિંદુ દ્વયાત્મક હોય છે, એમાં સ્ત્રી અને પુરુષ બંનેના રજવીર્યનું મિશ્રણ હોય છે. તે સમયે રજની અધિકતા હોય તો કન્યાનો જન્મ થાય છે અને વીર્યની માત્રા અધિક હોય તો પુત્રની ઉત્પત્તિ થાય છે. તેમાં મલ, કર્મ અને પાસથી બંધાયેલો કોઈ આત્મા જીવભાવને પ્રાપ્ત થાય છે. તે મલ, માયા અને કર્મ ત્રિવિધ પાસથી યુક્ત હોવાના કારણે સકલ કહેવાય છે. ગર્ભમાં માતાના ખાધેલા જળ વગેરેથી પોષિત થઈને તેનું શરીર વધતું રહે છે. તેનું શરીર જરાયુથી ઢંકાયેલું હોય છે અને અનેક પ્રકારના દુઃખોથી તેની પીડા થતી રહે છે. આ પ્રમાણે ગર્ભમાં સ્થિત જીવ પોતાના પૂર્વજન્મના શુભાશુભ કર્મોનું સ્મરણ કરીને વારંવાર દુઃખી થતો રહે છે. પછી યથાસમય તે બાળક સ્વયં પીડિત થઈને માતાને પણ પીડા આપતો રહીને નીચે મુખે યોનિમાંથી બહાર નીકળે છે. બહાર આવીને તે ક્ષણભર અચેત રહે છે, પછી રડવાલા ઈચ્છે છે. ત્યાર પછી ક્રમશઃ દરરોજ વૃદ્ધિ પામતું તે બાળક પોગંડ વગેરે અવસ્થાઓને પાર કરીને યુવાવસ્થા પ્રાપ્ત કરે છે. આ લોકમાં દેહધારીઓનો આ જ ક્રમથી પ્રાદુર્ભાવ થાય છે. જે સંપૂર્ણ લોકો પર ઉપકાર કરનારા દુર્લભ માનવ જીવનને પ્રાપ્ત કરીને પોતાના આત્માનો ઉદ્ધાર કરતો નથી, તેનાથી વધીને પાપી બીજો કોણ છે? આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ સંપૂર્ણ પશુ વગેરે જીવોને માટે સમાન છે. જે મૂર્ખ આ જ ચાર વાતોમાં ફસાયેલો છે તે આત્મઘાતી છે. પોતાના બંધનને કાપી નાખવા એ મનુષ્યનો વિશેષ ધર્મ છે. બંધન નાશનો ઉપાય પાસ બંધનનો વિચ્છેદ દીક્ષાથી જ થાય છે. તેથી બંધનનો વિચ્છેદ કરવા માટે મંત્ર દીક્ષા લેવી જોઈએ. દીક્ષા તથા જ્ઞાન શક્તિથી પોતાના બંધનનો નાશ કરીને શુદ્ધ આત્મા તરીકે સ્થિત થયેલ પુરુષ મોક્ષને પ્રાપ્ત થાય છે. જે પોતાનું શક્તિરૂપી દ્રષ્ટિથી ભગવાન શિવનું ધ્યાન અને દર્શન કરે છે અને શિવ મંત્રોથી તેમની આરાધનામાં તત્પર રહે છે, તે સ્વયંનો અને બીજાનો હિતકારી છે. શિવરૂપી સૂર્યની શક્તિરૂપી કિરણોથી સમર્થ થયેલી ચૈતન્ય દ્રષ્ટિ દ્વારા પુરુષ આવરણને પોતાનામાં લીન કરીને શક્તિ વગેરેની સાથે શિવનો સાક્ષાત્કાર કરે છે. અંતકરણની જે બોધ નામક વૃત્તિ છે તે બેડીની જેમ પાશરૂપ હોવાના કારણે મહેશ્વરને પ્રકાશિત કરવામાં સમર્થ થતી નથી. દીક્ષા જ પાશનો ઉચ્છેદ કરવામાં સર્વોત્તમ હેતુ છે. તેથી શાસ્ત્રોક્ત વિધિથી મંત્ર દીક્ષાનું આચરણ કરવું જોઈએ. દીક્ષા લઈને પોતાના વર્ણને અનુરૂપ સદાચારમાં તત્પર રહીને નિત્ય નૈમિતિક કર્મોનું અનુષ્ઠાન કરવું જોઈએ. પોતાના વર્ણ તથા આશ્રમ સંબંધી આચારોનું મનથી પણ ઉલ્લંઘન ન કરે. જે માનવ જે આશ્રમમાં દીક્ષિત થઈને દીક્ષા લે તેમાં જ રહે અને તેના ધર્મોનું નિરંતર પાલન કરે. આ પ્રમાણે કરેલા કર્મ પણ બંધનકારક થતા નથી. મંત્રાનુષ્ઠાન જન્ય એક કર્મ ફળદાયક હોય છે. દીક્ષિત પુરુષ જે જે લોકોના ભોગોની ઈચ્છા કરે છે, મંત્રાધ આરાધનના એટલે કે મંત્રાર્ધનના સામર્થ્યથી તે તમામ ભોગોની ભોગ કરીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય દીક્ષા ગ્રહણ કરીને નિત્ય નૈમિતિક કર્મનું પાલન કરતો નથી તેને થોડા સમય સુધી પિશાચયોનીમાં રહેવું પડે છે. તેથી દીક્ષિત પુરુષે નિત્ય નૈમિતિક વગેરે કર્મ અવશ્ય કરવા. નિત્ય નૈમિતિક આચારનું પાલન કરનાર મનુષ્યને તેની દીક્ષામાં ત્રુટિ ન થવાના કારણે તુરંત મોક્ષ પ્રાપ્ત થાય છે. દીક્ષા દ્વારા ગુરુના સ્વરૂપમાં સ્થિત થઈને ભગવાન શિવ બધા પર અનુગ્રહ કરે છે. જે લોક પરલોકમાં આસક્ત થઈને કૃત્રિમ ગુરુ ભક્તિનું પ્રદર્શન કરે છે તે સર્વ કાંઈ કરવા છતાં પણ વિફળતાને જ પ્રાપ્ત થાય છે અને તેને ડગલે ડગલે પ્રાશ્ચિતના ભાગી બનવું પડે છે. જે મન વાણી અને ક્રિયા દ્વારા ગુરુભક્તિમાં તત્પર છે તેને પ્રાશ્ચિત લાગતું નથી, તેને તો ડગલે ડગલે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જો શિષ્ય ગુરુભક્તિથી સંપન્ન અને સર્વસ્વ સમર્પણ કરનાર હોય તો તેના પ્રતિ મિથ્યા મંત્રનો પ્રયોગ કરનાર ગુરુ પ્રાશ્ચિતનો ભાગી થાય છે. પૂર્વ ભાગનો 63મો અધ્યાય સમાપ્ત થાય છે, પણ આ ભાગની ત્રીજા ભાગમાં જે વર્ણન કર્યું છે એને આપણે થોડુંક સંક્ષિપ્તમાં ટીકા જોઈએ. આ ત્રીજા ભાગમાં મોટા ભાગે સકામ અનુષ્ઠાનનો પ્રસંગ છે. એમાં દેવતાઓમાં તથા ભગવાનના વિભિન્ન સ્વરૂપોમાં પૂજન ધ્યાનનું નિરૂપણ છે તથા આરાધનાની સુંદર સુંદર વિધિઓ બતાવી છે. તે વિધિઓના અનુસાર શ્રદ્ધા વિશ્વાસપૂર્વક અનુષ્ઠાન કરવાથી તેમાં જણાવેલું ફળ અવશ્ય મળે છે. જેમ કે વિવિધ તાપોની નિવૃત્તિ તથા ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ માટે અન્ય અન્ય આદિભૌતિક સાધન છે, તે જ પ્રમાણે આદિદૈવિક સાધન પણ છે તથા આ સાધન ભૌતિક સાધનોની અપેક્ષા નિર્દોષ તથા સહજ છે અને વિઘ્ન કરનારનો નાશ કરીને નવીન પ્રારબ્ધના નિર્માણમાં હેતુ હોવાથી આ સાધના વિશેષ લાભપ્રદ છે. અને સ્વયં ભગવાનની તો સકામ આરાધના કરવાથી જો ઉચિત સમજો તો કામનાની પૂર્તિ કરીને અથવા ન કરીને પણ અંતઃકરણની શુદ્ધિ દ્વારા અંતમાં ભગવાનની પ્રાપ્તિ કરાવી દે છે. આ દ્રષ્ટિએ આ પ્રસંગની ઉપયોગિતા બહુ છે. તેમ છતાં મનુષ્યના માટે એ વિચારણીય છે કે પોતાના જીવનને સંચારના ભોગ પદાર્થોની પ્રાપ્તિના પ્રયત્નને તેમના ઉપભોગમાં લગાવવું જ યોગ્ય છે. મનુષ્ય જીવન ક્ષણભંગુર છે અને તે માત્ર ભગવદ્ પ્રાપ્તિને માટે જ છે. સંસારના ભોગ તો પ્રત્યેક યોનિમાં પણ પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપભોગ પણ જીવ કરે જ છે. મનુષ્ય જીવન પણ જો તે ક્ષણભંગુર નાશવાન દુઃખીઓની અને જીવને જન્મ મૃત્યુના ચક્કરમાં નાખનારા ભોગ પદાર્થોને માટે સકામ ઉપાસનામાં જ લગાવી દેવામાં આવે તો આ બુદ્ધિ માનોનું કાર્ય નથી. જે કૃપાળુ ભગવાન પરમ દુર્લભ મોક્ષને અથવા સ્વયં પોતાને આપી દેવા પ્રસ્તુત થાય છે તેમની પાસે દુઃખ પરિણામી અને અનિત્ય ભોગ માગવા એ તો ભગવાનના તત્વનું અને ભક્તિનું અજ્ઞાન જ છે. જે પુરુષ કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ભગવાનને ભજે છે તેનું ધ્યેય તે વસ્તુ છે, ભગવાન નથી. તે વસ્તુ સાધ્ય છે અને ભગવાન તથા તેમની ભક્તિ સાધન છે. જો કોઈ મંગલકારી કારણવશ જ તેના અભિષ્ટની પ્રાપ્તિમાં વિલંબ થશે તો તે ભગવાનની ભક્તિને છોડી દઈ શકે છે. તેથી સકામ ભાવે કરેલી ઉપાસના એક પ્રકારે કામી વસ્તુની જ ઉપાસના છે, ભગવાનની નહીં. આ વાતને સારી રીતે સમજી લેવી જોઈએ અને પોતાની રુચિ અનુસાર ભગવાનની ઉપાસના આ પ્રસંગમાં દર્શાવેલી પદ્ધતિ અનુસાર અવશ્ય કરવી જોઈએ, પરંતુ તે કરવી જોઈએ નિષ્કામ પ્રેમભાવ અને માત્ર ભગવાનની પ્રસન્નતા માટે જ. તેમાં મનુષ્ય જન્મની સાર્થકતા છે. આ સિવાય એ વાત પણ છે કે સકામ અનુષ્ઠાનનું ફળ સાધકની બાધક શક્તિ અનુસાર વિલંબથી અથવા તુરંત મળે છે. એક વ્યક્તિને કોઈ વસ્તુ કે સ્થિતિની કામના છે તે તેના માટે સકામ ઉપાસના કરે છે. જો તે વસ્તુ કે સ્થિતિની પ્રાપ્તિમાં બાધક પૂર્વજન્મના કર્મ જો વધારે પ્રબળ હોય તો એક જ અનુષ્ઠાનથી અભિષ્ટ ફળ મળતું નથી, વારંવાર અનુષ્ઠાન કરવા પડે છે. આજની સકામી વ્યક્તિમાં એટલી ધીરજ હોતી નથી અને તેના કારણે તે આરાધ્ય દેવતા પર જ અવિશ્વાસ કરી બેસે છે તથા તેની અવજ્ઞા કરવા લાગે છે. આથી લાભના બદલે ઉલટાની હાનિ થઈ જાય છે. પછી સકામ સાધના ત્યાં જ સફળ થાય છે જેમાં વિધિનું પૂરેપૂરું પાલન થયું હોય તથા કર્મ દેવતા અને ફળમાં સંપૂર્ણ શ્રદ્ધા હોય. વિધિ અને શ્રદ્ધાના અભાવમાં પણ અભાવમાં પણ ફળ મળતું નથી અને આજના યુગમાં મોટાભાગના લોકો એવા છે જેમને ઈચ્છિત ફળ તો મોટાભાગના લોકો એવા છે કે જેમને ઈચ્છિત ફળ તો તુરંત જોઈએ છે પરંતુ શ્રદ્ધા અને વિધિની આવશ્યકતા સમજતા નથી તેથી તેમને પણ ઉક્ત ફળ મળતું નથી આ બધી દ્રષ્ટિઓથી પણ સકામ ભાવમાં દેવતામાં ઉપાસનામાં અશ્રદ્ધા થવાની સંભાવના રહે છે પછી ક્યાંક થોડું ફળ મળી જાય તો તે અનિત્ય ક્ષણભંગુર અને દુઃખદ જ હોય છે તેથી બુદ્ધિમાન પુરુષે સકામ ભાવનો સર્વથા ત્યાગ કરવો જોઈએ આ સંપાદકની નોંધ છે આ પ્રમાણે નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 3 અધ્યાય 58 સમાપ્ત બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય